વિચાર એ વર્તનનો પાયો છે. આપણો એક નાનો વિચાર આપણા આખા જીવનની દિશા બદલી શકે છે. જ્યારે વિચાર સકારાત્મક હોય ત્યારે વર્તન સ્વાભાવિક રીતે સકારાત્મક બને છે, અને જ્યારે વિચાર નકારાત્મક હોય ત્યારે સારા ઈરાદા હોવા છતાં પણ વર્તન બગડી જાય છે. મિત્રો, આ ખરેખર યાદ રાખવા જેવું છે. જેવા વિચાર હશે એવું વર્તન થશે, જેવું વર્તન હશે એવી આદત બનશે, જેવી આદત બનશે એવા સ્વભાવ બનશે, અને જેવા સ્વભાવ હશે એવું જ ભાગ્ય થશે. આપણે ઘણીવાર ભાગ્યને દોષ આપીએ છીએ, પણ સાચી શરૂઆત તો વિચારથી થાય છે. જો આજે આપણે આપણો વિચાર બદલીશું તો આવતીકાલે આપણું વર્તન બદલાશે, અને ધીમે ધીમે આપણું જીવન પણ બદલાશે. એટલે આજથી એક નિર્ણય લઈએ. હું જે વિચારું છું એ જ બની રહ્યો છું, તો વિચારો શુદ્ધ રાખીએ તો જીવન પણ શુદ્ધ બનશે.